શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 107. બ્રહ્માજી દ્વારા યમરાજને ભગવાન તથા તેમના ભક્તોની શ્રેષ્ઠતા કેવી? બ્રહ્માજી બોલ્યા, હે ધર્મરાજ, તમે કઈ આશ્ચર્યની વાત જોઈ છે? આટલા દુઃખી કેમ થાઓ છો? કોઈના ઉત્તમ ગુણોને જોઈને તેના મનમાં સંતાપ થાય છે, તે મૃત્યુ સમાન છે. સૂર્યનંદન, જેમના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી પરમપદ પ્રાપ્ત થઈ જાય છે, તેમની પ્રીતિને માટે ઉપવાસ કરીને મનુષ્ય વૈકુંઠ ધામમાં કેમ ન જાય? ભગવાન શ્રી કૃષ્ણને માટે કરેલા એકવારના પ્રણામ 10 અશ્વમેઘ યજ્ઞોના અવભૃત સ્થાન તુલ્ય છે. છતાં એટલો ફરક છે કે 10 અશ્વમેઘ યજ્ઞ કરનાર મનુષ્ય પુણ્યભોગ પછી ફરી આ સંસારમાં જન્મ લે છે, પરંતુ શ્રી કૃષ્ણને પ્રણામ કરનાર પુરુષ ફરી સંસાર બંધનમાં પડતો નથી. એકો હિ કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વ મેઘાવભૃથેન તુલ્ય, દશ અશ્વમેઘી પુનરેતી જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. નારદ પુરાણ ઉત્તર ભાગના 6 અધ્યાયનો 3 શ્લોક. જેમની જીભના અગ્રભાગ પર હરિ આ બે અક્ષર વિરાજમાન છે, તેને કુરુક્ષેત્ર, કાશી અને વિરજ તીર્થના સેવનની શું જરૂર છે? કેમ કે જે રમતમાં પણ ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ અને શ્રવણ કરી લે છે, તે મનુષ્ય ગંગાજીના જળમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થયેલ પવિત્રતા જેટલી પવિત્રતા પ્રાપ્ત કરી લે છે. ત્રિભુવનનાથ પુરુષોત્તમ મારા જન્મદાતા છે, તેમના પ્રિય દિવસનું અર્થાત એકાદશીનું સેવન કરનારા પુરુષ પર શાસન કઈ રીતે ચાલી શકે છે? જે રાજ કર્મચારી આ પૃથ્વી પર રાજાના શ્રેષ્ઠ ભક્તોને જાણતો નથી, તે તેમને વિરુદ્ધ સંપૂર્ણ પ્રયાસ કરીને પણ પછી તેમના જ દ્વારા દંડનીય થાય છે. તેથી રાજકાર્યમાં નિયુક્ત થયેલા પુરુષે તે અપરાધી હોય તો પણ રાજાના પ્રિયજનો પર શાસન કરવું જોઈએ નહીં, કેમ કે તે સ્વામીની કૃપાથી સિદ્ધ એટલે કૃતકાર્ય હોય છે અને શાસક પર પણ શાસન કરી શકે છે. સૂર્યનંદન, આજ પ્રમાણે જે પાપી હોય તો પણ ભગવાન જનાર્દનના ચરણોમાં જઈ ચૂક્યા છે, તેમના પર તમારું શાસન કઈ રીતે ચાલી શકે? તેમના પર શાસન કરવું તો મૂર્ખતાનું જ સૂચક છે. ધર્મરાજ, જો ભગવાન શિવના, સૂર્યના અથવા મારા ભક્તો સાથે તમારો વિવાદ હોય તો હું તમારી થોડી સહાયતા કરી શકું છું, પરંતુ ભાસ્કર નંદન, વિષ્ણુ ભક્તો સાથે તમારો વિવાદ હોય તો હું કોઈ સહાયતા નહીં કરી શકું, કેમ કે ભગવાન પુરુષોત્તમ બધા દેવતાઓના આદિ છે. ભગવાન મધુસૂદનના ભક્તોને દંડ આપવો સંભવ નથી, જેમણે કોઈ બહાનાથી પણ બે પક્ષોની એકાદશી સંયુક્ત દ્વાદશીનું સેવન કર્યું છે, તેઓના દ્વારા જો તમારું અપમાન થયું છે તો તેમાં હું તમારી મદદ કરી શકતો નથી. અધ્યાય 107 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.